श्री ब्रह्म पुराण अध्याय 55 पुत्र तीर्थ नो महिमा। ब्रह्मा जी कहे छे, गौतमी तट पर जे विख्यात पुत्र तीर्थ छे ते पुण्य तीर्थ कहेवाय छे। तेना महिमा नुं श्रवण करवा मात्र थी मनुष्य सगळा मनोवांछित पदार्थों ने प्राप्त करी ले छे। नारद, हुं तेना स्वरूप नुं वर्णन करू छू, सावधान थईने सांभळो। જ્યારે દીતી અને દનુના પુત્ર દૈત્ય અને દાનવોનો દેવતાઓ દ્વારા ક્ષય થવા લાગ્યો, ત્યારે દીતી પુત્ર વિયોગના દુઃખથી મનમાં બદલો લેવાની ભાવનાથી પોતાની બહેન દનુ પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી, ભદ્રા, આપણા બેયના પુત્રો ક્ષીણ થતા જાય છે, આપણે એવું ક્યું કાર્ય કરીએ જેથી આપણું આ સંકટ દૂર થાય? જો અદિતિના પુત્રો કેટલા સંગઠિત અને ઉત્તમ છે, તેમનો કદી ક્ષય થતો નથી, તે ઉત્તમ રાજ્ય સુયસ અને વિજય લક્ષ્મીથી સુશોભિત છે। અદિતિના સંતાનોનો વૈભવ અને અભ્યુદય જોઈને હું દુબળી થઈ રહી છું, સંભવ છે જીવતી ન પણ રહું। અદિતિના મહાન ઐશ્વર્ય પર દ્રષ્ટિ પડતા જ હું અવર્ણનીય દુઃખનો અનુભવ કરું છું, આના કરતા તો દાવાનળમાં કૂદી પડવું જ સારું માનું છું। પરંતુ હું સ્વપ્નમાં પણ શોક એટલે કે પતિની બીજી પત્નીની સમૃદ્ધિ જોઈ શકતી નથી। દનુએ કહ્યું, ભદ્રા, તું તારા ગુણો દ્વારા પતિદેવ કશ્યપને સંતુષ્ટ કર, જો સ્વામી સંતુષ્ટ થઈ જાય તો તું સગળી અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી શકીશ। બહુ સારું કહીને દીતીએ બધી રીતે કશ્યપજીને સંતુષ્ટ કર્યા। ત્યારે પ્રજાપતિ ભગવાન કશ્યપે દીતીને કહ્યું, સુવ્રતા, તમને શું આપું? તમે કોઈ અભિષ્ટ વરદાન માગો। આ સાંભળીને દીતીએ સ્વામીને કહ્યું, નાથ, મને એવો પુત્ર આપો જે અનેક ગુણોથી સંપન્ન વિશ્વ વિજયી અને જગત વંદ્ય હોય, તથા જેના જન્મથી હું સંસારમાં વીર જનની કહેવાઉં। કશ્યપજીએ કહ્યું, દેવી, હું તમને એક શ્રેષ્ઠ વ્રતનો ઉપદેશ કરું છું, જે 12 વર્ષ સુધી પાલન કર્યા પછી ફળ આપે છે, ત્યાર પછી તમે ઈચ્છો છો તેવો પુત્ર થશે। પતિની આ વાત સાંભળીને દીતી બહુ આનંદિત થઈ। તેણે કશ્યપજીને નમસ્કાર કરીને તેમના જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું। જેઓ તીર્થોની સેવા, સુપાત્રોને દાન તથા વ્રતનું પાલન કરતા નથી, તેમને પોતાની અભિષ્ટ વસ્તુ કઈ રીતે મળી શકે? દીતીનું વ્રત સમાપ્ત થયા પછી કશ્યપજીએ ગર્ભાધાન કર્યા પછી એકાંતમાં પોતાની પ્રિય પત્ની દીતીને કહ્યું, સુચિસ્મિતા, તપસ્વી મુનિ પણ વ્રતના નિયમની અવગણના કરવાથી મનોવાંછિત પદાર્થ પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તારે કોઈ નિંદિત કર્મ કરવું નહીં, બંને સંધ્યાઓના સમયે સૂવું નહીં, ક્યાંય જવું નહીં અને માથાના વાળ ખુલ્લા રાખવા નહીં। સંધ્યાકાળ ભૂતોથી વ્યાપ્ત રહે છે, તેથી તે સમયે છીંકવું, બગાસું ખાવું અને ભોજન કરવું નહીં, કોઈની સામે વધારે હસવું નહીં, સંધ્યાકાળે કદી ઓરડાની અંદર રહેવું નહીં, મૂસળ, ખાંડણી, સુપડું વગેરેને ઓળંગવા નહીં, ઉત્તર દિશામાં માથું રાખીને તથા સંધ્યાકાળે કદી સૂવું નહીં, અસત્ય ન બોલવું, બીજાના ઘરે જવું નહીં, પતિ સિવાય કોઈ પુરુષ સામે દ્રષ્ટિ નાખવી નહીં। જો નિરંતર આ નિયમોનું પાલન કરતી રહીશ તો તારો પુત્ર ત્રિભુવનના ઐશ્વર્યનો ભાગી થશે। દીતીએ સ્વામીની સમક્ષ પ્રતિજ્ઞા કરી, હું આ નિયમોનું પૂરેપૂરું પાલન કરીશ। પછી કશ્યપજી દેવતાઓને ત્યાં ચાલ્યા ગયા। આ બાજુ દીતીનો પુણ્યજન્ય બળવાન ગર્ભ દિવસે દિવસે વધવા લાગ્યો। આ બધી વાતને મય નામનો દૈત્ય પોતાની માયાના બળથી જાણતો હતો, તેની ઇન્દ્ર સાથે મિત્રતા હતી, બંનેમાં પરસ્પર પ્રેમ હતો। તેણે ઇન્દ્રને એકાંતમાં વિનયપૂર્વક કહ્યું, દીતી અને દનુએ વિશેષ અભિપ્રાયથી કશ્યપજીને સંતુષ્ટ કર્યા છે, દીતીનો ગર્ભ દિવસે દિવસે વધી રહ્યો છે, તેનામાં વિવિધ પ્રકારની શક્તિઓ છે। નારદજીએ પૂછ્યું, દેવેશ્વર, મહાબળી મય દૈત્ય તો નમુચીનો ભાઈ છે અને નમુચી ઇન્દ્રના હાથે મરાઈ ગયો હતો, તો પછી પોતાના ભાઈના શત્રુ સાથે તેની મિત્રતા કઈ રીતે થઈ? બ્રહ્માજીએ કહ્યું, પૂર્વકાળમાં નમુચી દૈત્યોનો રાજા હતો, તેનું ઇન્દ્ર સાથે વેર થયું, એક સમયની વાત છે, ઇન્દ્ર યુદ્ધ છોડીને ક્યાંક જઈ રહ્યા હતા. એ જોઈને દૈત્યરાજ નમુચી પણ તેમની પાછળ ગયો. તેને જોઈને ઇન્દ્ર ભયથી વ્યાકુળ થઈ ગયા અને એરાવત હાથીને છોડીને સમુદ્રના ફીણમાં ઘૂસી ગયા. પછી વજ્રમાં ફીણ લપેટીને તે ફીણથી ઇન્દ્રે પોતાના શત્રુનો સંહાર કરી નાખ્યો. ત્યારે નમુચીનું મૃત્યુ થઈ ગયું. ત્યારે તેના નાના ભાઈ મયે પોતાના મોટા ભાઈની હત્યા કરનારનો વિનાશ કરવા માટે બહુ મોટી તપસ્યા કરી. તેણે અનેક પ્રકારની માયા પ્રાપ્ત કરી જે દેવતાઓ માટે બહુ ભયંકર હતી. તેણે બધા લોકને શરણ આપનારા ભગવાન વિષ્ણુ પાસેથી પણ વરદાન પ્રાપ્ત કર્યું. મય દાની અને પ્રિયભાષી હતો. તેણે ઇન્દ્રને જીતવા માટે અગ્નિ અને બ્રાહ્મણોનું પૂજન કર્યું. તેને યાચકોને તેઓ માગે તે વસ્તુઓ દાનમાં આપી. વંદીજન સદા તેની સ્તુતિ કરતા હતા. ઇન્દ્રે વાયુ દ્વારા પોતાના શત્રુ મયની ગતિવિધિ જાણી લીધી. ત્યારે બ્રાહ્મણના વેશે તેની પાસે ગયા અને કહ્યું, દૈત્યરાજ, હું યાચક છું, મને મનોવાંછિત વરદાન આપો. મેં સાંભળ્યું છે કે આપ દાતાઓના મુગટમણી છો, તેથી આપની પાસે આવ્યો છું. મયે તેમને બ્રાહ્મણ સમજીને કહ્યું, આપી દીધું જ સમજો. સામે યાચકને જોઈને દાતા વિચાર નથી કરતા કે થોડું આપું કે વધારે. તેના આમ કહેવાથી ઇન્દ્ર બોલ્યા, હું તમારી સાથે મિત્રતા ઈચ્છું છું. આ સાંભળીને મય દૈત્યે કહ્યું, વિપ્રવર, આવા વરદાનથી શું લાભ? તમારી સાથે મારે શત્રુતા તો છે નહીં. ત્યારે ઇન્દ્રે પોતાના વાસ્તવિક રૂપને પ્રગટ કર્યું. ઇન્દ્રને ઓળખીને મયના મનમાં ભારે આશ્ચર્ય થયું. સખા, આ શી વાત છે? તમે તો વજ્રધારી છો, તમારા યોગ્ય આ કાર્ય નથી. ઇન્દ્રે હસીને મયને હૃદયે ચાંપ્યો અને કહ્યું, વિદ્વાન પુરુષો કોઈ પણ ઉપાયે પોતાના અભિષ્ટ કાર્યની સિદ્ધિ કરે છે. ત્યારથી મય સાથે ઇન્દ્રની ગાઢ મિત્રતા થઈ ગઈ. મય સદાને માટે ઇન્દ્રનો હિતેશી થઈ ગયો. તેણે ઇન્દ્રભવનમાં જઈને બધી વાતો કહી દીધી. સાથે સાથે ઇન્દ્રને માયા પણ શીખવાડી. ઇન્દ્રે પ્રસન્ન થઈને પૂછ્યું, મય, હવે મારે શું કરવું જોઈએ? મયે કહ્યું, અગસ્ત્યના આશ્રમ પર જાઓ, ત્યાં જ ગર્ભવતી દીતિ રહે છે. તેની સેવા કરતા રહીને આશ્રમમાં થોડા દિવસ રહો, પછી મોકો જોઈને હાથમાં વજ્ર લઈને દીતિના ગર્ભમાં પ્રવેશી જાઓ અને વજ્ર દ્વારા તે ગર્ભના ટુકડા ટુકડા કરી નાખો, તેથી તમારા તે શત્રુનું અસ્તિત્વ રહેશે નહીં. ઇન્દ્રે બહુ સારું કહીને મયની પ્રશંસા કરી અને જાણે પોતે વિનીત હોય એમ માતા દીતિ પાસે ગયા. ત્યાં જઈને દૈત્ય માતાની સેવા શુશ્રુષામાં પરોવાઈ ગયા. તેમના મનમાં શું છે તે વાતને દીતિ જાણતા ન હતા. તેમના ગર્ભમાં જે મુનિનું અમોઘ તેજ હતું તે કોઈના પણ માટે દુર્ધર્ષ હતું. ઇન્દ્ર ગર્ભની અંદર પ્રવેશ કરવાની ઈચ્છાથી તક મળવાની પ્રતીક્ષા કરતા ઘણા દિવસ ત્યાં રહ્યા. એક દિવસ દીતિ સંધ્યાકાળે ઉત્તર તરફ માથું રાખીને સૂઈ ગયા. ઇન્દ્રે મનમાં કહ્યું, આજ અનુકૂળ સમય છે. આમ કહીને હાથમાં વજ્ર લઈને દીતિના ગર્ભમાં પ્રવેશી ગયા. ગર્ભમાં જે બાળક હતો તે આયુધને લઈને મારવા માટે આવેલા ઇન્દ્રને જોઈને પણ ભયભીત ન થયો અને બોલ્યો, વજ્રધારી ઇન્દ્ર, હું તમારો ભાઈ છું, તમે મારી રક્ષા કેમ કરતા નથી? શું મને મારવા ઈચ્છો છો? યુદ્ધ સિવાય કોઈને અન્ય અવસરે મારવાથી વધીને બીજું કોઈ પાપ નથી. હું ગર્ભમાંથી નીકળું ત્યારે મારી સાથે યુદ્ધ કરી લેજો. અહીં આવીને મને મારવું એ તમારા માટે ઉચિત નથી. મોટા માણસો વિપત્તિમાં પણ કુમાર્ગે પગ મૂકતા નથી. હું ન તો હજી વિદ્યા ભણ્યો છું, ન શસ્ત્ર ચલાવવાનું શીખ્યો છું, અને આયુધોનો સંગ્રહ પણ મેં કર્યો નથી. તમે વિદ્વાન છો, તમારા હાથમાં વજ્ર શોભી રહ્યું છે, શું મને મારતા તમને લાજ નથી આવતી? કુલીન પુરુષો કદી નિંદિત કર્મ કરતા નથી. મને મારવાથી તમને શું મળશે, યશ કે પુણ્ય? ગર્ભમાં આવેલા પ્રાણીઓને ઈચ્છાનુસાર મારી નાખી શકાય છે, પરંતુ તેમાં કયો પુરુષાર્થ છે? ભાઈ, જો તમને યુદ્ધ સાથે પ્રેમ છે અને મારી સાથે જ લડવા ઈચ્છો છો તો નિસંદેહ ચાલ્યા જાઓ. આમ કહીને તે બાળક પણ ઇન્દ્ર સામે મુક્કો ઉગામીને ઊભો થઈ ગયો અને બોલ્યો, મને મારવાથી તમે બાલઘાતી, બ્રહ્મઘાતી અને વિશ્વાસઘાતી કહેવાશો. તમને આવું બિરુદ મળશે, પછી શા માટે મને મારવા તૈયાર થયા છો? આવું ચરાચર જગત જેની આજ્ઞાને આધીન ચાલી રહ્યું છે આધીન ચાલી રહ્યું હોય તે મારા જેવા બાળકની હત્યા કરે એમાં કયો યશ અને પુરુષાર્થ છે? ગર્ભનો બાળક આ પ્રમાણે કહેતો રહ્યો, પરંતુ ઇન્દ્રે પોતાના વજ્રથી તે બાળકના ટુકડા ટુકડા કરી નાખ્યા. સાચું જ છે, ક્રોધાંધ અને લોભી મનુષ્યને કોઈના પર દયા આવતી નથી. તેમ છતાં ગર્ભસ્થ બાળકનું મૃત્યુ ન થયું. બધા ટુકડા જીવતા બાળકો રૂપે જ પરિણમ્યા અને દુઃખપૂર્વક રડતા રડતા બોલ્યા, અમને કેમ મારો છો? અમે તમારા ભાઈ છીએ. છતાં ઇન્દ્રે કશું કાને ન ધર્યું. એમણે ટુકડાઓને પણ ટુકડા કરી નાખ્યા. તેઓ પણ જીવિત થઈને બોલ્યા, ઇન્દ્ર અમને મારો નહીં, અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ. માતાના ગર્ભમાં પડ્યા છીએ અને તમારા જ ભાઈ છીએ. પરંતુ કોણ સાંભળે? જેમની બુદ્ધિ દ્વેષથી નષ્ટ થઈ ગઈ છે તેમના ચિત્તમાં કરુણાનો એક અંશ પણ રહેતો નથી. ગર્ભના બધા ટુકડા હાથ પગ સહિત નવા જીવ સાથે સંયુક્ત થઈ ગયા. તેમનામાં કોઈ પ્રકારનો વિકાર રહ્યો ન હતો. તેમની સંખ્યા એકમાંથી 49 થઈ ગઈ. એ જોઈને ઇન્દ્રને ભારે વિસ્મય થયું. તે બધા જ રડી રહ્યા હતા. ઇન્દ્રે તેમને સાંત્વના આપતા કહ્યું, મા રૂત રડશો માં, એમ નામ કહેવાથી તેમનું નામ મરુત થઈ ગયું. તેઓ ગર્ભમાં જ અત્યંત બળવાન અને પરાક્રમી થઈ ગયા. તેમણે ગર્ભની અંદર જ મુનિવર અગસ્ત્યને, જેમના આશ્રમમાં માતા રહેતા હતા, બોલાવીને કહ્યું, મુનિ, અમારા પિતા આપના ભાઈ છે. તેઓ આપની મિત્રતાનો બહુ આદર કરે છે. અમે એ પણ જાણીએ છીએ કે આપના મનમાં અમારા પ્રત્યે બહુ સ્નેહ છે. પણ આપના હોવા છતાં વજ્રધારી એવા કાર્યમાં પ્રવૃત્ત થયા છે જેને કોઈ ચાંડાળ પણ કરે નહીં. ગર્ભના બાળકોનો આ પુકાર સાંભળીને અગસ્ત્ય મુનિ દોડતા આવ્યા. તેમણે દીતીને જગાડ્યા. તે ગર્ભની વેદનાથી પ્રભાવિત હતા. તે સમયે અગસ્ત્ય અત્યંત ક્રોધિત થઈને સચિપતિ ઇન્દ્રને શ્રાપ આપ્યો. ઇન્દ્ર, સંગ્રામમાં શત્રુ તમારી પીઠ જોશે. દીતીએ પણ ગર્ભમાં ગયેલા ઇન્દ્રને રોષપૂર્વક શ્રાપ આપ્યો. તે બાળકને મારીને કોઈ પુરુષાર્થ કર્યો નથી, તેથી હું શ્રાપ આપું છું કે તું રાજ્યથી ભ્રષ્ટ થઈ જઈશ. એ જ સમયે ત્યાં પ્રજાપતિ કશ્યપ આવી પહોંચ્યા. અગસ્ત્યના મુખેથી ઇન્દ્રનું આ નિંદિત કાર્ય સાંભળીને તેમને બહુ દુઃખ થયું. કશ્યપજી કહે છે, બેટા, ગર્ભમાંથી બહાર નીકળ, તે કેવું પાપ કરી નાખ્યું. ઉત્તમ કુળમાં ઉત્પન્ન પુરુષ કદી પાપમાં મન પરોવતા નથી. પિતાની વાત સાંભળીને અપરાધી ઇન્દ્ર ગર્ભમાંથી બહાર નીકળ્યા. તે સમયે લાજના માર્યા તેમનું માથું નીચું નમેલું હતું. એ બોલ્યા, પિતાજી, જે સાધનાથી મારું કલ્યાણ થાય તે કહો, હું તે અવશ્ય કરીશ. ત્યારે કશ્યપજી લોકપાલો સાથે મારી પાસે આવ્યા અને બધી વાત કરીને પૂછવા લાગ્યા. દીતીના ગર્ભની શાંતિ, ગર્ભસ્થ બાળકોની ઇન્દ્ર સાથે મિત્રતા, તે બાળકોની નિરોગીતા, ઇન્દ્રની નિર્દોષતા તથા અગસ્ત્યના આપેલા શ્રાપનો ક્રમશઃ ઉદ્ધાર કઈ રીતે થાય? ત્યારે મેં કશ્યપજીને કહ્યું, પ્રજાપતિ, તમે વસુઓ, લોકપાલો તથા ઇન્દ્રને સાથે લઈને સત્વરે ગૌતમી નદીના તટ પર જાઓ અને ત્યાં સ્નાન કરીને મહાદેવજીની સ્તુતિ કરો. પછી શિવજીની કૃપાથી બધી રીતે કલ્યાણ થશે. સારું, એમ જ કરીશ. આમ કહીને કશ્યપ મુનિ ગૌતમી નદીના તટ પર ગયા અને દેવેશ્વર ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. સગળા દુઃખોને દૂર કરવા માટે બે જ દેવતા સમર્થ હોવાનું કહેવાય છે. એક તો પરમ પવિત્ર ગૌતમી નદી અને બીજા કરુણાનિધિ શિવ. કશ્યપ બોલ્યા, દેવેશ્વર શંકર, મારી રક્ષા કરો. લોક વંદિત પરમેશ્વર, મારી રક્ષા કરો. સર્વત્રને પવિત્ર કરનારા વાગી રક્ષા કરો. સર્પનું આભૂષણ ધારણ કરનારા શિવ રક્ષા કરો. ધર્મ સ્વરૂપ વૃષભ પર સવારી કરનારા દેવતા રક્ષા કરો. ત્રણે વેદ જેમના નેત્ર છે તે ભગવાન ત્રિલોચન રક્ષા કરો. ગોધર લક્ષ્મી, લક્ષ્મી એટલે ગોધર કહેતા ગો અર્થાત વૃષભ નંદી, વૃષભ એટલે કે નંદીને ધારણ કરવાથી ગોધર અને લક્ષ્મી સ્વરૂપા પાર્વતીના સ્વામી હોવાથી લક્ષ્મી છે. અથવા ગોધરનો અર્થ ભૂધર એટલે કે ગિરિરાજ હિમાલય છે. તેમની લક્ષ્મી સ્વરૂપા કન્યાના સ્વામી હોવાથી શિવ ગોધર લક્ષ્મી છે. રક્ષા કરો. ગજ ચર્મનું વસ્ત્ર ધારણ કરનારા સર્વ રક્ષા કરો. ત્રિપુર હર રક્ષા કરો. અર્ધચંદ્રથી વિભૂષિત નાથ રક્ષા કરો. યજ્ઞેશ્વર સોમનાથ રક્ષા કરો. મનવાંછિત ફળોના દાતા રક્ષા કરો. કરુણાધામ રક્ષા કરો. મંગલદાતા રક્ષા કરો. સર્વની ઉત્પત્તિના હેતુભૂત પરમાત્મન રક્ષા કરો. પાલન કરનારા વાસવ રક્ષા કરો, બ્રહ્મ વંદિત શિવ રક્ષા કરો, વિશ્વેશ્વર રક્ષા કરો, સિદ્ધેશ્વર રક્ષા કરો, પૂર્ણ પરમેશ્વર આપને નમસ્કાર છે. કરુણા સાગર શિવ ભયંકર સંસાર રૂપી દુર્ગમ પ્રદેશમાં વિચરવાના કારણે જેમનું ચિત્ત ઉદ્વિગ્ન થઈ રહ્યું છે એવા જીવોને માટે આપ જ શરણ છો. આ પ્રમાણે સ્તુતિ કરનાર કશ્યપજીની સામે ભગવાન શંકર પ્રગટ થયા અને તેમને વરદાન માગવાનું કહ્યું. કશ્યપજીએ વિનિત થઈને ભગવાન શિવ પાસે ઇન્દ્રની બધી ચેષ્ટાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. સાથે સાથે એમ પણ કહ્યું કે મારા પુત્રોનો જે નાશ થઈ રહ્યો છે તેમનામાં પરસ્પર જે શત્રુતા વધી રહી છે, ઇન્દ્રને જે શ્રાપ અને પાપની પ્રાપ્તિ થઈ છે એ બધું શાંત થઈ જાય. આ સાંભળીને ભગવાન શંકરે કહ્યું, તમારા જે 49 પુત્રો મરુદગણ છે તે બધા સૌભાગ્યશાળી અને ઇન્દ્ર સાથે સદા યજ્ઞના ભાગી થશે. જે જે યજ્ઞમાં ઇન્દ્રના ભાગ હશે તેમાં તેમનાથી પણ પહેલા મરુદગણોનો ભાગ હશે, એમાં લેશ માત્ર સંદેહ નથી. મરુદગણોની સાથે રહેવાથી ઇન્દ્રને કદી કોઈ જીતી શકશે નહીં, પછી તો એ જ સદા વિજયી થશે. આ પ્રમાણે ભગવાન શંકરે મુનિશ્રેષ્ઠ કશ્યપને કહ્યું, મુનિ તમે સચિપતિ ઇન્દ્ર પર ક્રોધ ન કરો, મહામતી શાંત થઈ જાઓ. મરુદગણ અમર થઈ ગયા પછી દીતીને પણ શિવજીએ કહ્યું, દેવી તમે મારા જેવા પુત્ર માટે વ્રત કર્યું હતું, તમારો તે મનોરથ હવે સફળ થઈ ગયો. તમારા પુત્રો વિશેષ ગુણવાન, બળવાન અને સુરવીર છે, તેથી હવે તમે પોતાની માનસિક ચિંતા છોડી દો. સુંદરી તમે સંશય રહિત થઈને આ થઈને અન્ય વરદાન પણ માગો. દીતી બોલ્યા, ભગવાન સંસારમાં એ જ મોટી વાત સમજવામાં આવે છે કે માતાને પુત્રની પ્રાપ્તિ થાય, વિશેષ કરીને માતાને માટે આ અતિ પ્રિય વાત છે. એમાં પણ રૂપ સંપત્તિ શૌર્ય અને પરાક્રમથી સંપન્ન એક જ પુત્ર હોય તો મોટા ભાગ્યની વાત છે. પછી જો ઘણા બધા ઉત્તમ અને ગુણવાન પુત્ર પ્રાપ્ત થાય તો કહેવું જ શું. મારા પુત્રો આપના પ્રભાવથી વિજયી અને બળવાન થયા, તેઓ વાસ્તવમાં ઇન્દ્રના ભાઈ અને પ્રજાપતિના પુત્ર છે. દેવ જ્યાં અગસ્ત્ય અને ગૌતમી ગંગાના પ્રસાદની સાથે સાથે આપનો પણ પ્રસાદ પ્રાપ્ત થાય ત્યાં શુભ થાય એમાં કયો સંદેહ છે. જોકે હું કૃતાર્થ થઈ ગઈ છતાં ભક્તિપૂર્વક આપને કંઈક નિવેદન કરું છું. દેવ મારી વાત સાંભળો અને સંસારનું કલ્યાણ કરો. દેવ વંદ્ય સંતાનની પ્રાપ્તિ સંસારમાં દુર્લભ છે, વિશેષ તો માતાના માટે પુત્ર હોય એ વધારે સૌભાગ્યની વાત છે. પુત્ર પણ જો ગુણવાન, ધનવાન અને આયુષ્યમાન થયો તો કહેવાનું જ શું. આ લોક અને પરલોકમાં ઉત્તમ ફળની ઈચ્છા રાખનારા બધા પ્રાણીઓને ગુણવાન પુત્રની પ્રાપ્તિ સદા અભિષ્ટ છે, તેથી અહીં સ્નાન કરવાથી આ દુર્લભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે, એવો અનુગ્રહ કરો. ભગવાન શંકર બોલ્યા, નિસંતાન હોવું એ બહુ મોટા પાપનું ફળ છે. સ્ત્રી કે પુરુષ કોઈ પણ જો નિસંતાન હોય તો અહીં સ્નાન કરવા માત્રથી તેના દોષનો નાશ થઈ જાય છે. જે આ સ્તોત્રનો પાઠ કરશે તેને અહીં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થશે. જે 3 માસ સુધી અહીં સ્નાન અને દાન કરે છે તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર અહીં સ્ત્રી અહીં સ્નાન કરીને પુત્ર પામી શકે છે. ઋતુ સ્નાતા સ્ત્રી જો અહીં આવીને સ્નાન કરે તો તેને ઘણા પુત્ર પ્રાપ્ત થાય છે. જેઓ પિતૃદોષથી અથવા ધનનું અપહરણ કરવાથી પુત્ર લાભથી વંચિત છે તેમના માટે આ ગૌતમી નદી પરમ ઉદ્ધારનું કારણ છે. અહીં પિત્રોને પિંડદાન આપવાથી, તર્પણ કરવાથી તથા સુવર્ણનું દાન કરવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. જેઓ મૂકેલી થાપણ હડપ કરી લે છે, રત્નોની ચોરી કરે છે તથા પિત્રોનું શ્રાદ્ધ કર્મ છોડી દે છે તેમની વંશવૃદ્ધિ થતી નથી. એ ન્યાસાદ્ય હર્તારો રત્ના પદ્મ વકારાહા શ્રાદ્ધ કર્મ વિહીનાશ્વ તેષામ વંશો ન વર્ધતે. 124માં અધ્યાયનો 130મો શ્લોક. જેઓ પાપ કરી તેનું પ્રાશ્ચિત કર્યા વિના જ મરી જાય છે તે બધાની આવી જ ગતિ થાય છે. જેઓ તીર્થોનું સેવન કરતા કરતા જીવન વ્યતીત કરે છે તેમને શ્રેષ્ઠ સંતાનોની પ્રાપ્તિ થાય છે. જેઓ દીતી અને ગંગાના સંગમમાં સ્નાન કરીને અનાદિ અપાર અજય સચિદાનંદમય લિંગ સ્વરૂપ જ્યોતિર્મય તથા અનામય મહાદેવ ભગવાન સિદ્ધેશ્વરનું અનેક ઉપચારોથી ભક્તિપૂર્વક પૂજન કરે છે, ચતુર્દશી અને અષ્ટમી આ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરે છે તથા અહીં ગંગા તટ પર બ્રાહ્મણોને પોતાની શક્તિ અનુસાર સોનાનું દાન આપે છે, અને ભોજન કરાવે છે તેને અનેક પુત્ર પ્રાપ્ત થાય છે. તે સગળા વાંચિત પદાર્થોને પ્રાપ્ત કરીને અંતમાં ભગવાન શિવના ધામમાં જાય છે, જે આ સ્તોત્ર દ્વારા મારી 6 મહિના સ્તુતિ કરે છે તેને પુત્ર પ્રાપ્ત થાય છે. ત્યારથી આ તીર્થનું નામ પુત્ર તીર્થ થઈ ગયું. ત્યાં સ્નાન અને દાન વગેરે કરવાથી સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે. મરુદગણની સાથે મિત્રતા હોવાના કારણે તેને મિત્ર તીર્થ પણ કહે છે. અહીં સ્નાન કરવાથી ઇન્દ્ર નિષ્પાપ થયા હતા, તેથી આ ઇન્દ્ર તીર્થ અથવા શક્ર તીર્થ પણ કહેવાય છે. જ્યાં ઇન્દ્રને પોતાની ગુમાવેલી લક્ષ્મી પ્રાપ્ત થઈ તે કમલા તીર્થ કહેવાય છે. આ બધા તીર્થ અભિષ્ટ પદાર્થોને આપનારા છે. ભગવાન શિવ એવું કહીને કે અહીં બધી કામનાઓ પૂર્ણ થશે, અંતર ધ્યાન થઈ ગયા અને કશ્યપ વગેરે બધા કૃતકૃત્ય થઈને પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. અધ્યાય 55 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.